અને ભગવાન હોય ત્યાં સુધી હિન્દુઓનું આર્યત્વ દીપે, આપણો આર્યત્વ જે સંસ્કારો છે એ દીપે. પણ ભગવાન ના હોય, વડમડા કરતા હોય, ઝઘડા કરતા હોય, ભગવાન ક્યાંથી હોય? આ તો સંસ્કાર જ ના કહેવાય ને, સંસ્કાર તો મતભેદ ના હોય. મારે આખી જિંદગી કોઈ જણ મતભેદ નહીં પડ્યો, જ્ઞાન નતું થયું તે વખતે બે ચાર દિન જોડે પડ્યો છે. જ્ઞાન થયા પછી કોઈ 20-25 મતભેદ જ નહીં પડ્યો મને. મતભેદ છે ને, મને દેખાય પોતાને ના દેખાય મતભેદ, પોતાને આગળ દેખાય નહીં તેનાથી મતભેદ ઉભો થાય. શેના થાય છે? દ્રષ્ટિ આગળ બંધ થઈ જાય એટલે મતભેદ, એટલે અથડા મારે ઇજ્જત નહીં. એવું આપણે સમજાયું? બરોબર. નેટિવ પ્લેસ આપની વડોદરા કરું છું કે કોઈ પણ દ્રષ્ટિથી ઈશ્વરને કોઈ પણ ભાવથી આપણે પૂજવા હોય અને આપણે અંદરના સ્વરૂપને પણ જોયું ના હોય તો કોઈ પણ એક સ્વરૂપ માનસિક આપણે ઉભું કરવું પડે ને, જેમાં આપણે કેન્દ્રિત કરી શકીએ. ત્યાં મસ્જિદ હોય, મંદિર હોય, કોઈ ધર્મ હોય, કૃષ્ણ હોય, રામ લઈએ, મીડિયમ ઉભું કરવું પડે. તો મંદિર અને દેવળ ના સ્થાન એ ફક્ત મીડિયમ ઉભું કરવાના માટેના છે એમ માની આપણે જો ત્યાં ધ્યાન કેન્દ્રિત કરીએ તો એ આપણે આત્મામાં આ કેન્દ્રિત નથી કર્યું એમ તો કેવી રીતે કહી શકાય? અંદર જ પહોંચી જાય છે. તમે મીડિયમ જોડે જે કઈ કરો ને, તે મીડિયમ સ્વીકારતું નથી. બરાબર. તો ને એ ધ્યાનું છે ત્યાંને મીડિયમ પહોંચાડી દેશે, અંદર જ પહોંચાડે છે. પણ પરોક્ષ ભક્તિ કહેવાય. પેલી પ્રત્યક્ષ થાય ને, અમે તમને ઓળખાણ પાડીએ તો પ્રત્યક્ષ, અમે તમને હું કોણ છું એવું ભાન કરાવડાવીએ, પછી તમારે પ્રત્યક્ષ થાય કરે. પછી તમને ચિંતા જ ના થાય ને, વરી જ ના થાય, ચિંતા ના થાય. આ કોઈ ચિંતા મિંતા થતી નથી કોઈને, વરી જ ના થાય. કારણ કે અહંકાર મમતા ઉડી ગયો અને સંસાર ચાલ્યા કરે, બધા સંસાર નિરાંતે ચાલ્યા કરે. સંસાર ચલાવવા માટે અહંકારની જરૂર નથી, આવતો ભાવ બાંધવા માટે અહંકારની જરૂર છે. તેના માટે આવતો ભાવ બાંધવા માટે, હા, આવતો ભાવ ના બાંધવો હોય તેને સંસાર અહંકાર નહીં હોય તો ચાલે એવું છે. સંસાર તો સંસાર તો આ તો ડિસ્ચાર્જ છે સ્વરૂપે છે. સંસાર આખો ડિસ્ચાર્જ સ્વરૂપે છે. જેને આવતો ભાવ ચાર્જ કરવો હોય તેને અહંકારની જરૂર છે. બાકી આ સંસાર આખો ડિસ્ચાર્જ સ્વરૂપે છે એટલે ડિસ્ચાર્જ કરીને થયા જ કરવાનું. ખાવા પીવાનું બધી એક ચીજ મળ્યા જ કરવાનું. છોકરા પડશે, છોડીઓ પડશે, બધું થયા જ કરવાનું. પણ આપણે અંદર ઈશ્વરના અસ્તિત્વને માન્ય રાખી અંદર અસ્તિત્વને જ આપણે પૂજા અને ભાવ પોતે છે, બરોબર છે. પણ તે આપણા આ દૈહિક ની અંદર ની અને બહાર ની બધી વૃત્તિઓને સાફ કરી જ્યાં સુધી એને પવિત્ર ન બનાવીએ ત્યાં સુધી આપણું એ ધ્યાન એની અંદર કેન્દ્રિત થાય ખરું. હા, પણ પવિત્ર કોને કહો છો? મનુષ્ય તરીકે સવાર થી ઉઠી રાત સુધી પવિત્ર કોને કહો છો? પવિત્ર મારામાં વાસના હોય, મારામાં વ્યવૃત્તિ હોય, મારામાં થોડી ક્રોધ પણ હોય, મારામાં થોડો અભિમાન પણ હોય, એ બધું જ્યાં સુધી બહાર ના નીકળી જાય. બધું જ હોય તો નબળાઈ હોય જ ને, ક્રોધ માન માં નબળાઈ તો હોય જ. તો એ જો ના હોય તો પોતે જ ભગવાન થઈ ગયો. એને દૂર કર્યા પછી કરવું જોઈએ કે એને દૂર કરવા પહેલા પ્રયત્ન કર્યા પછી ઈશ્વરનું અંદર અસ્તિત્વ માન્ય રાખવું જોઈએ? પહેલા માનો તમારી પવિત્રતા છે કે ના, પવિત્ર નથી એ તમે જોવાની જરૂર નથી. એ પણ એનું કોની પાસે થર્મોમીટર છે કે આની પાસે પવિત્રતા છે? થર્મોમીટર કોની પાસે છે? અને આ દુષ્મકાળમાં આવા ખરાબ કાળમાં પવિત્રતા ક્યાંથી લાવો તમે? તમારી પવિત્રતા તમારા મોઢા પરથી બધું વાંચી લો. બધી દરેકના મોઢા પર પવિત્રતા દેખાય એની કેટલી પવિત્રતા છે? આપ સમજમાં આવી ગયું ને? એટલે પવિત્રતા તો ફાળવી જ નહીં આ કાળમાં. ભગવાનનું નામ જો જે રસ્તે જો ઓળખાણ પડી દો જો પવિત્રતા ની આ કાળમાં નથી. આ તો લપસણો કાળ છે. કેવો છે? લપસણો કાળ. એટલે દાડે દાડે અધોગતિમાં જતો કાળ છે. વાત નરદમ સત્ય છે. તમને કંટાળો આવે તે ગમે છે? ના ના જ ગમે. કંટાળો આવે તો કદી ના ગમે. તો શું કરો? શું દવા ઝોપડો પછી? બસ બા ફરવા જતા રહી. એટલે પોતે બીજી કોઈ પણ જાતની જવાબદારી ઓરવા તૈયાર થઈ જાય. છોકરાઓ સિનેમાની જવાબદારી ઓરે અને આ બીજી ઓરે જવાબદારી ઓરે છે. રિસ્પોન્સિબિલિટી એ કંટાળો ડિઝોલ્વ કરવો જોઈએ તમારે. એને ડિઝોલ્વ નહીં કરતા અને બીજી જવાબદારી ઉભી કરો. કંટાળો તો ઉભો રહ્યો, ડિઝોલ્વ થયા છે. ડિઝોલ્વ ના કરો જોઈએ કંટાળો? તમે કરો છો નહીં કરતા? કંટાળો ડિઝોલ્વ કરવો જોઈએ. એ ડિઝોલ્વ કરો ફરી આવે નહીં તમારી પાસે. એ કંટાળો જે આવ્યો તેને ડિઝોલ્વ કરવો જોઈએ. બુદ્ધિ થી ડિઝોલ્વ થઈ શકે છે. બુદ્ધિ ને જો ડેવલપ કરે ને તો બુદ્ધિ થી પણ ડિઝોલ્વ થઈ શકે છે. અમે અમે જ્ઞાન આપીએ તો એનાથી સહેજે ડિઝોલ્વ થાય, તો આ નાના છોકરાઓ ડિઝોલ્વ કરે. આ જગત કોને બનાવ્યું છે લાગે તમને? ઈશ્વર લઈ લે કા તો મારી વિરોધી પાક્યો છે ને, પણ હું તો જોઈને કહું છું એ ઈશ્વર ને જોઈ છું, એ ક્રિએશન ને જોઉં છું, ક્રિએશન કોણ કરે તેને જોઉં છું. ઈશ્વર તો અમારા હાથે થઈ ગયા બિચારા, વગર કમના એને ફજેત કરે લોકો. મારો છોકરો ઈશ્વરે મારી નાખ્યો, ભગવાન મારી નાખ્યો, અમારા હાથે જ નથી ગયેલું. આ તો આ તો આખું વિજ્ઞાન છે, ભગવાને નથી બનાવ્યું, વૈજ્ઞાનિક રીતે ઉભું થયું છે. આ ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ છે. આ તમે પરફેક્ટ સમજાવો, સમજાય કે ના સમજાય મારું વાક્ય? એનો ઓરિજિનલ બેઝ તો હોય ને, કઈ કે એનો ઓરિજિનલ બેઝ હોય કે ના હોય, એનું શરૂઆતનું જે મૂળ તત્વ કે બેઝ તો હોય કે ના હોય? એની શરૂઆત થયેલી જ નથી, અનાદિ છે. જેનો અંત આવે ને તેની શરૂઆત થયેલી હોય, જેનો અંત જ ના હોય એની શરૂઆત થઈ. આપણે સમજમાં આવે છે એ વાત કે જેનો અંત ના હોય એની શરૂઆત ના હોય? પણ અસ્તિત્વ તો છે ને, એ અસ્તિત્વ એની રચના કેવી રીતે સમજવી? અસ્તિત્વ જે હોય એની જે રચના હોય, અને જેને રચના હોય, જેને આકૃતિ હોય, જેનું સ્વરૂપ હોય, તો એને એ બનાવેલી કૃતિ છે એમ તો કહેવાય ને. અને કૃતિ હોય, કૃતિ હોય તો કૃતિને બનાવનાર હોય ને. આકાશમાં તને સૂર્ય જોઈ રહ્યો છું, ચંદ્ર જોઈ રહ્યો, એને જ માયા કહે છે લોકો. કે કોઈ બનાવે છે, બન્યું છે, લોકોને સમજણ પડે નથી, એટલે માયા નામ લઈ દીધું. આ તો હું જોઈને કહું છું બધું, હું જેમ છે તેમ 100% બોલીને કહું છું. બરાબર, આ બધી જવાબદારી માથે લઈને કહું છું. ફોરેનના સાયન્ટિસ્ટો બધા પૂછે છે કે શું અમારા કરોડ માણસો, અબજ માણસો છે તે ભગવાનને ક્રિએશન ક્રિએટર માગે છે, માને છે, તે શું ખોટું છે? તને કહે છે અમારા ક્રાઇસ્ટ જાણતા નતા, તાર મારે કહેવું પડશે ખોટું નથી, ગોડ ઇઝ ક્રિએટર ઇઝ કરેક્ટ બાય ક્રિશ્ચન. હોઈ શકો છો ને, પાંચ ઇન્દ્રિયથી અનુભવી શકો છો ને, એ બધું અસ્તિત્વ છે, પણ એ રિલેટિવ છે. શું છે? એ રિયલ વસ્તુ નથી, વાસ્તવિકતા નથી. એ તમે અવસ્થ રિલેટિવ જુઓ છો. સમજ નહીં પડી મને. એક બે ગેસ બે ભેગા થાય, એ ગેસ મૂળ જો તત્વ હોય, ગેસ, જો કે ગેસ મૂળ તત્વ નથી આ, પણ એ જો મૂળ તત્વ હોય અને મૂળ તત્વમાંથી પાણી થઈ જાય તો પાણી અવસ્થા કહેવાય છે, રિલેટિવ કહેવાય છે. સમજ ને? હા બરોબર, આપ સમજાય ને. એવી રીતે આ બધું તમે અવસ્થાઓ જ જોઈ રહ્યા છો, વસ્તુને જોઈ શકતા નથી તમે. વસ્તુ વિનાશી હોય, અવિનાશી હોય, અને અવસ્થાઓ બધી વિનાશી હોય. પાણી છે ને ફરી પાછું એને પાછું મૂળ સ્વરૂપ જતું રહે, થઈ જાય. આપ સમજાય ને? એટલે આ બધું રિલેટિવ દેખાય છે. ઓલ ધીઝ રિલેટિવ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ એન્ડ યુ આર ધી પરમેન્ટ. મૃત્યુ પછી શું અવસ્થા હોય છે? મૃત્યુ પછી શું અવસ્થા હોય? મૃત્યુ પછી આનું આ જ અવસ્થા, બીજું કશું. મૃત્યુ એટલે તો કપડું બદલવા જેવું છે, આપડે કપડું કાઢી નાખીએ, બીજું પહેરીએ, એના જેવું બીજું કશું. એમાં કઈક લોજિક તો વર્ક કરતું હોય છે ને, એની પાછળ કોઈ સાયન્સ કે લોજિક તો વર્ક કરતું હોય છે ને? એની પાછળ કઈ સાયન્સ કે લોજિક કામ કરતું હોય છે ને? ના, સાયન્સ વિજ્ઞાન કામ કરી રહ્યું છે. હું અત્યારે આ ગોવિંદભાઈ એ નામથી જન્મ્યો, અને મારા મૃત્યુ પછી હું ઓછું કે મનુષ્ય અવતારમાં જઈશ, કે મારો જીવ, આ જીવ કોઈ પણ બીજા સ્વરૂપમાં કોઈ પણ ઠેકાણે જન્મ લેશે, તો પછી એ આને આ જીવને અહીંથી મૂકીને આ પ્રકૃતિમાં મૂકવો કે આ યોનિમાં મૂકવો, એ નિર્ણય કરનાર કોઈ શક્તિ હશે ને? ના, કોઈ નહીં. શક્તિ છે, શક્તિ જે છે ને તે કઈ ચેતન નથી, ઓટોમેટિક કોમ્પ્યુટર જેવી છે. કઈ છે? આપ સમજવા છે ને, જે શક્તિ આને આગુ બાજુ કરે છે એ કોમ્પ્યુટર જેવું છે, પણ વસ્તુમાં નેચરલ છે. ધીસ ઇઝ બટ નેચરલ, એનું કે આકર્ષણ હોય છે, આકર્ષણથી જીવ ત્યાં જઈને ઉભો રહે છે. જ્યાં જન્મવાનો હોય ને ત્યાંનું આકર્ષણ ઉત્પન્ન થયેલું હોય પહેલેથી. એ આકર્ષણ એ જીવના કર્મ ના આધારે હોય છે, એમાં કઈ કર્મની ફિલોસોફી ખરી? એ આકર્ષણ જીવના કર્મ ના આધારે હોય છે, કર્મના આધારે. એ બધા આકર્ષણ ઉત્પન્ન થાય છે, આપડે 10,000 ગાયો ભેગી થયેલી હોય અને ગાયનું બચ્ચું હોય ને તો છૂટું પડી ગયું હોય, એ ખોરતું ખોરતું ખોરી ગાળે ને બધાને આકર્ષણ ના આધારે, બુદ્ધિ આધાર નહીં. તમારામાં ગ્રહો હોય તો એ ગ્રહો અસર કરે. એ ગ્રહો તો વિતરાક છે, એમને કઈ લેવા દેવા નથી. એ આપણા જેવા સંસારી છે. જો તમારી અંદર ગ્રહો, નવ ગ્રહો કયા કયા? કદાગ્રહ, મતાગ્રહ, હઠાગ્રહ હોય છે ભાઈ. એ હઠાગ્રહ એ શનિ નો ગ્રહ છે. હઠાગ્રહ જો તમે કરો તો હું સમજી દઉં કે આપણે શનિ રડવા માંડ્યો છે. કેટલા ગ્રહ છે તમારા એવા? બધા જ ગ્રહ છે. નવે નવ, મારા કોઈ ગ્રહ નથી. નવે નવ એ કોઈ ગ્રહ નથી, મન નડે નહીં. તમારો ગ્રહ છે, નડશે તમને? ગ્રહ છે નડે ને, છતાં જોયો ને મારે પગ ભાગ્યો છે ને. ગ્રહ નથી તો કારણ કે હિસાબ તો ચૂકવો જ પડે ને, હિસાબ તો ચૂકવો જ પડે. આ દેહ મારો છે એનો દસ્તાવેજ 20 વર્ષથી ફાડી નાખેલા છે. એના જે દસ્તાવેજ હતા તે કેટલા વર્ષથી ફાડી નાખ્યા છે? 20 વર્ષ. હા, પછી આ મન અમારું છે એના દસ્તાવેજ ફાડી નાખ્યા છે. બોલ એ શબ્દ છે. શું છે? શબ્દમાંથી ઉભો થનારી વસ્તુ છે. એ શબ્દ એ જળનો પર્યાય નથી. એ બધા પરમાણુ ભેગા થાય તે આથડે ઉભો થાય છે ને. સમજો ને, એ મૂળ એનો સ્વભાવ નથી. એ શબ્દ થવો જ જોઈએ એવું. પણ બે આપણે પેલું હોર્ન ફૂંકીએ છીએ, હોર્ન તો આમથી આમ દબાવીએ એટલે જે પરમાણુ એમાં ભરાયા છે તે પેલા નીકળતી વખતે સ્પીડ કરે, ઉતાર કરે, તે અવાજ થાય છે. બરાબર એ રીતે આ મહેદી પરમાણુ બધા નીકળે છે. બધું જળ પરમાણુ છે. તમે બોલો છો તે ટેપ રેકર્ડ છે, પણ તમને અહંકાર હોય કે હું બોલ્યો, આ વકીલો ના અહંકાર હોય કે હું કેવું બોલ્યો, તમને બોલે કે હું કેવું બોલ્યો. ઇગોઇઝમ છે બધું. શું એટલે આ બધું દસ્તાવેજ ભાઈ દઈ નાખવા પડે? જ્યારે ત્યાં ફાવવા પડશે ને, ઇન્ડિયન થયા છે તે છુટકારો મેળવવો પડશે ને. પરવસતા લાગે ખરી? આ સંસારમાં પરવસતા લાગે છે ખરી? જોઈએ એવું પડે ને. પાડોશી જગ્યા ક્યાં જાય? ફર્સ્ટ નેબર હતા, છૂટકો જ નહીં ને. એટલે કર્મની ફિલોસોફી એ મુખ્ય કહેવાય? કર્મની ફિલોસોફી મુખ્ય છે. હે? કર્મની ફિલોસોફી મુખ્ય કહેવાય? સંચિત કર્મ જ્યાં સુધી પૂરા ના થાય ત્યાં સુધી, સંચિત કર્મ જ્યાં સુધી પૂરા ના થાય ત્યાં સુધી દરેક અવતારમાં એનું ફળ ભોગવવું પડે, એ જે થિયરી છે એ સાચી? સંચિત સાચી છે. અમે જ્ઞાન આપીએ તમને. આ તમે આ દ્રષ્ટિ છે ને તે તમને આ દેહ દ્રષ્ટિ છે. કેવી છે? અગર તો વિનાશી દ્રષ્ટિ છે. કેવી છે? વિનાશી. બધી વિનાશી ચીજો જોનારી તમારી દ્રષ્ટિ છે ત્યાં સુધી તમને આ ફળ મળે નહીં. અમે તમને બીજી દ્રષ્ટિ કરી આપી આ વિનાશી. બરોબર ને? એટલે આ દ્રષ્ટિ રોગ છે બધો. આ બાજુ જુઓ એટલે પેલી પાછી બાજુ ના દેખાય. સમજ ને? એટલે અમે દ્રષ્ટિ બદલી આલીએ પછી ના પછી હરકત ના. જલ છે આ તો તમારે ભજરો થાય છે કે નહીં? થતા ગોઈંદી બગાડ્યું. છોકરા ને ગાડી જોડાય નઈ, છોકરા જોડે રેવાય નઈ. આ મુશ્કેલી કોને કેવા જાય? મને બી બોલતા નહી. બઉ હશે ને તમે એવું છે ને, ભગવાન આને બનાવનાર માને ત્યાંથી જ ભૂલ થઈ, ત્યાંથી ભૂલ માંથી ભૂલો જ ઉત્પન્ન થઈ છે. શું કહ્યું? એટલે આ ભૂલો જેમ જેમ કરે જાણ્યું નહીં એટલે બધી ભૂલો જ ઉત્પન્ન થાય ને. ભગવાન બનાવનાર થયું એટલે આગળ આગળ ધોવાનું રહ્યું જ નહીં, આપણે તપાસ જ કરવા જઈ નહીં. શું એટલે ભગવાન ની દયા બળ છે, આપણે ગુના માફ થઈ જશે. તારો બાપો કોઈ ગુનો માફ નહીં કરવાનો, ભગવાન ના ગુના કોઈ માફ નહીં કર્યો. સમજ પડે ને? યુ આર હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ ફોર યોર લાઈફ. બધું પોતાની જોખમદારી પર છે. અનંત અવતાર થી આપણી જોખમદારી પર ચાલી રહ્યા છે. કોઈની બીજો કોઈ એમ દખલ નથી, આડખીદી નથી. તમને કોઈ કશું આડખીદી જ કરી શકે નહીં. આખું આખું વડોદરા શહેરમાં લગભગ 50% ચોર હોય તોય તમે છે તે ગજામાં પૈસા લીધો તો તમને અડે નહીં. એટલું દખલ કરી શકે એવું નથી કોઈની સ્થિતિ. તમે માકા છો તો અડશે તમને. તમે જો સ્થિતિ કોઈ નામ જ નહીં રહેતો. તમે સમજો ને? એવું એવું આ જગત છે. કરેક્ટ. આપણા જે બધા પુરાણોમાં, આપણા પુરાણોમાં ઘણા એવા દાખલા આપવામાં આવે છે કે આ ફણા ઋષિ આટલા વર્ષ તપ કર્યું, આટલા વખતથી તપ કર્યું. એ બધાનું જે તપ આખું એટમોસ્ફિયર પેરિફિકેશન કરવાનું, તો એ હકીકત આ તબક્કે આ શ્રેણીમાં જો વાતાવરણ આવી રીતે ઓટોમેટિકલી રહેતું પણ આવી રીતે બગડતું હોય તો પછી એ તપ આપણા બનાવ ના આવે એવી વસ્તુ છે. કારણ કે એમની સદબુદ્ધિ હતી. કેવી હતી? સદબુદ્ધિ. અને દુર્બુદ્ધિ હતી નહીં એમનામાં. દુર્બુદ્ધિ તો બીજા માણસો હતા, બીજા જે ધર્મ હતા સમજતા તે લોકો દુર્બુદ્ધિ વાળા હતા. પણ આ જે ઋષિ મુનિ સદબુદ્ધિ વાળા હતા. પણ એમની બુદ્ધિ 10% સુધી ગયેલી હતી. કેવી? 10%. હા. અને અત્યારે આપણા માણસો છે ને એમની દુર્બુદ્ધિ 60% સુધી ગયેલી છે. તો આ 60% દુર્બુદ્ધિ ને તો જ્ઞાન આપવું સદબુદ્ધિ થઈ જાય છે. તો બોલો, ઋષિ મુનિયાના બધા પર ચડી ગયો? ના ચડી ગયો. ઋષિ મુનિયા ડેવલપ થયેલા નતા. આપણા જે ઋષિ મુનિયા હતા એ ડેવલપ થયેલા નતા. પણ જ્યાં સત્યુગ જેવો ઉદય, બધી ચીજ બધી આમ કોઈ ચોરી ના જાય, કશું નહીં, પાંચ ગણ નહીં, બધી બોલા. અને ગાય રાખે બીજું કશું આવું આવું ડખો જ નહીં ને. ગાયો રાખે ભક્તિ કર્યા કરે. એ દેવ લોકોમાં ગયા બધા, હજુ દેવ લોકોમાં છે. પણ જયારે ડેવલપ ક્યારે ખરો થાય? કે જયારે માણસો ની ભીડ વધે ત્યારે ડેવલપ થાય. માણસો ની ભીડ વધે ત્યારે મનુષ્યમાં ડેવલપમેન્ટ વધે. ભીડ ના હોય તો ખાવાનું નિરાતે મળતું હોય, વિચાર ના હોય ચોખા લાવવાના છે. આ તો ખોણ ક્યાં થયા હશે? ખોણ ક્યાં થયા? વિચાર વિચાર વિચાર આખો દાડો વિચાર વિચાર. આપ સમજો ને? એટલે આ કાળ બહુ ઊંચી જતો આવ્યો છે બુદ્ધિ વધારવા માટે. બહુ ડેવલપ થયેલી છે. બળતરાય વધી છે. જેટલી બુદ્ધિ વધે એટલી બળતરાય વધી વાત છે. પછી આ પલ્લામાં જેટલી બુદ્ધિ થઈ એના કાઉન્ટરમાં બળતરા ઊભી થાય. પણ આપણે આ દેવલોક, પૃથ્વીલોક, ભૂલોક એ પ્રકારના અલગ અલગ લોક હોય એવું અસ્તિત્વ આપણે સ્વીકારીએ છીએ? આ દેવલોક છે બધાનું અસ્તિત્વ સ્વીકારવા જેવું છે. આ જેટલા લોક બહાર ક્યાં છે ને એ બહાર ક્યાં છે એ રીતે નહીં, પણ જ્ઞાની પુરુષ ને પૂછવું જોઈએ કે કેટલા લોક છે ને શું છે. એ જ્ઞાની પુરુષ બધું એક્ઝેક્ટ કહી દેશે. તે પહેલી તો 4 ગતિ છે. એક દેવ ગતિ. મનુષ્ય ગતિમાં એવી કઈ વિશેષતા છે કે જે મોક્ષે જઈ શકે? કઈ વિશેષતા? કઈ વિશેષ શક્તિ છે મનુષ્ય ગતિમાં કે જે મોક્ષે જઈ શકે? હા, મનુષ્યમાં વિશેષ શક્તિ એ છે કે પોતે કર્મ બાંધે છે અને પોતે કર્મ છોડી શકે છે. કર્મ બાંધવાની શક્તિ છે ને, એટલે પોતે ચાર્જ પણ કરી શકે અને ડિસ્ચાર્જ પણ કરી શકે. જ્યારે દેવ લોકો ચાર્જ ના કરી શકે, ડિસ્ચાર્જ એકલું જ કરી શકે. આ જાનવરો ડિસ્ચાર્જ એકલું કરી શકે, અને નર્ક ગતિમાં ડિસ્ચાર્જ એકલું કરી શકે. આ મનુષ્ય ચાર્જ એન્ડ ડિસ્ચાર્જ, ચાર્જ એન્ડ ડિસ્ચાર્જ. અત્યારે તમારું ડિસ્ચાર્જ થઈ રહ્યું છે, તમે ચાર્જ બહુ ઉત્તમ થઈ રહ્યું છે. કારણ કે ડિસ્ચાર્જ ઉત્તમ થાય ત્યારે ચાર્જ ઉત્તમ થાય. શું થયું? એમ ડિસ્ચાર્જ કોઈ ગાળો ભરતો હોય તમને, એવામાં ડિસ્ચાર્જ થતું હોય તો તમારું ચાર્જ એવું ખરાબ થાય. આપ સમજમાં આવે છે? ડિસ્ચાર્જ જ ના થાય અને ચાર્જ ચાલુ રહે એ માટે શું કરવું જોઈએ? એટલે ઊંધું ગયું એમને. ના, એ તો એવું જ કહું છું. એમ એમ કહું કે ચાર્જ ડિસ્ચાર્જ ના થાય અને ચાર્જ એકલું જ થતું રહે એવું કરવા માટે શું કરવું એમ? ચાર્જ એકલું જ બસ. ચાર્જ થયું ડિસ્ચાર્જ થયા વગર રહે જ નહીં, નિયમ છે. આ બેટરી છે ને, ચાર્જ કરાવીએ પછી ડિસ્ચાર્જ થયા વગર રહે, ના કરીએ તો થઈ જાય ને. એટલે ડિસ્ચાર્જ તો ડિસ્ચાર્જ તો થઈ જ જાય અવશ્ય. સારું કર્મ કર્યું હોય તો પછી એને ડિસ્ચાર્જ કેવી રીતે થાય? સારું કર્મ કર્યું હોય એનું ડિસ્ચાર્જ કેવી રીતે થાય? ના, એ ડિસ્ચાર્જ ને આપણી સમજમાં ફેર થઈ ગયો. ડિસ્ચાર્જ એટલે શું કહેવા માંગુ છું કે જે કર્મ બાંધે છે ને તે પાછા છૂટે છે, રિલીઝ છૂટે છે. કર્મ ભોગવટાથી કડવું કે મીઠું, કડવું કડવો સ્વાદ આપીને જાય તો પાપનું કર્મ હતું, મીઠું મીઠો સ્વાદ આપીને જાય આપણને શાંતિ એકદમ આનંદ આપીને જાય તો પુણ્યનું કર્મ હતું. એ કર્મના ઉદય ભોગવે છે અત્યારે, સમજો ને. એ ભોગવતી વખતે ડિસ્ચાર્જ હોય છે અને ચાર્જ પોતે કર્યા કરે છે અંદર. જો ચાર્જ બંધ થઈ જાય તો મુક્તિ મળે, ડિસ્ચાર્જ ભલે રહ્યું. આપ સમજો ને, ચાર્જ બંધ થઈ જાય, નવા કર્મ બાંધતો બંધ થઈ જાય. કરતા છૂટે તો છૂટે કર્મ, કરતા મીટે તો છૂટે કર્મ, એવું પેલા આખાએ બોલેલો છે. શું બોલ્યો છે? કરતા મીટે તો છૂટે કર્મ, કરતા પણ જો છૂટી જાય તો કર્મ બંધા તો અટકી જાય. આવો લે. મનુષ્ય ગતિમાં ચાર્જ થતું બંધ થઈ શકે? હે, મનુષ્ય ગતિમાં ચાર્જ થતું બંધ કરી શકીએ? હા, બીજી કોઈ ગતિ ના થાય. પણ મનુષ્યના નૈસર્ગિક વ્યવહારમાંથી પણ અમુક કેટલાક કર્મ તો થયા જ કરવાના ને. મનુષ્ય જીવન મનુષ્ય થાય જવાતો નથી, એ ડિસ્ચાર્જ બધા નવા બંધાવાના જોઈએ. ચાર્જી નવા બંધાવે કેવી રીતે રોકવા? કારણ કે હું તો આપણે ઘરે ચાલી ને આવ્યો તો જૈન ફિલોસોફી પ્રમાણે તમે કેટલાય પગ લઈ જીવડા મારી ને આપણે હું ઘરમાં આવ્યો પ્રમાણે ને તો પછી વાસ્તવિકતા શું થાય? આ બધાને ચાર્જ થતું નથી. આ બધા જેને જ્ઞાન લીધું છે આ બધા ઘણા ખરા, એમને ચાર્જ થતું જ નથી. ચાર્જ ચાર્જિંગ સ્ટેશન જ બંધ કરી દીધું, ખુશી મારી પાસે તે ચાર્જ કરે. ઈશ્વર જ કર્મ કરે છે એમ માનીને એ દ્રષ્ટિથી, ઈશ્વર જ કર્મ કરે છે એમ માનીને એ દ્રષ્ટિથી. હા, એવું માનવા છે ને, માનવું એ ગપ્પા કહેવાય. માનવું માનવું એ તો બિલીફ કહેવાય. બિલીફ અર્થ જ નહીં ને, આમ માનીએ ને તેમ માનીએ. જો માનવું એટલે માનવાનું કશું હોય જ નહીં. અમે તારે બધા ડિસ્ચાર્જ થયા કરે છે. હે, એટલે આ તમે જે જૈન થિયરી બધી કહો છો ને એ તો ક્રમિક માર્ગ છે. બધા કેવા છે? ક્રમિક એટલે સ્ટેપ બાય સ્ટેપ, સ્ટેપ બાય સ્ટેપ, સ્ટેપ બાય સ્ટેપ ક્રમિક. અને આ અક્રમ વિજ્ઞાન છે, ફર્સ્ટ ટાઈમ નીકળ્યું 10 લાખ વચ્ચે. તે અક્રમ એટલે લિફ્ટમાં લિફ્ટમાં બેસવાનું કોઈ ના રાખવું એ તો તમે ભૂલી દેજો. બસ રાખે રાખવું રાખશો જ ને, ના રાખવું એ તો હું તો દખલ થઈ રહે જ નહીં. કરતા તરીકે ભાવ જ ના રહે, રાતે ના રે, એની મેરેજ ના રે, સહજ રીતે જ ના રે. કરતા તરીકે ભાવ ના રાખવો હોય તો ભૂલી જાવ, પછી થોડી વાર પછી ભૂલી જાય ના ભૂલી જાય રહે નહીં પછી ભૂલાય. ભણ થઈ રીતે રહ્યું છે, કોઈ પણ કર્મ જો મનુષ્યને બંધન કરતા ન રહેતું હોય તો એ એક સંજોગોમાં ના બને કે આ મેં નથી કર્યું અને હું જો છું નહીં આ એને મને થયું છે એ ભાવ રાખું તો મારામાં ચાર્જ ના થાય. ના તમને તો ચાર્જ થાય, તમે ગમે માનો તો થાય, કારણ કે ઓટોમેટિક ડિસ્ચાર્જ કેવું થાય. ઓટોમેટિક ડિસ્ચાર્જ કેવું થાય એનો કરતા કરતા પણ માટે હું કરતા નથી એવું ભાન થવું જોઈએ. કોણ કરતા છે એ જાણવું જોઈએ. શું જાણવું જોઈએ? કોણ કરતા છે એવું તમે ગપ્પુ મારે કે હું કરતા નથી એવું પણ પ્રતિક્રિયા સારું ઉભો થાય ને કોને કર્યું તાર કે છે એટલે એ કોણ કર્યું તે જાણે કોણ કરે છે. પોતે કરતા નથી એ ભાન થઈ ગયું છે. એટલે એમને કશું એડજસ્ટમેન્ટ ના કરવું પડે, એમને સહેજે રહ્યા કરે ને ચિંતા ચિંતા વરિત વિરિત કશું જ થાય નહીં. ગજો કપાઈ જાય તો એ ના થાય અને ગાળો ભળે તો એ ના થાય. ડિપ્રેશન એ ના આવે, એલિવેટ એ ના થાય. ડિપ્રેશન આવી કેટલા વર્ષ થયા જ્ઞાન લીધા? પાંચ વર્ષ. તમારી પુણ્ય જાગે, તમારી ભાઈ પુણ્ય જાગે તારા યોગ જામી જાય બધો. એ બધા સંજોગો ભેગા થઈ અને તમે યોગ ભેગો થઈ જાય. જો પાછા ગયા તને તેના માટે યોગાનું યોગ ને માટે તમારે ને મારો જે મિલાપ થાય અથવા કેટલા જન્મની જે પુણ્ય હોય આ જન્મની હોય કે ગત જન્મની હોય એ તો કોઈ પણ જન્મનું એવું છે ને પુણ્ય ફળ છે તેના આધારે ભેગો થશે મને. નહીં તો ભેગો જ ના થાય ને તો અને ભેગો થયો તેનું કામ થઈ જાય. ભેગા થયા કે મને કામ થઈ જાય પછી આપણે કઈ જે ટેન્ડર પર ભાઈ લાયા તારે જે તું ભરતો થાકો ટેન્ડર પર થાય આ જે માનવ દેહ મળ્યો છે એની અંદર મોક્ષ મળે કે ના મળી શકે? કેમ ના મળે? માનવ દેહ થી જ મોક્ષ થાય, બીજા કોઈ પણ દેહ થી મોક્ષ થતો જ નથી. આ મનુષ્ય દેહ એવો છે જેનાથી મોક્ષ પ્રાપ્તિ થાય. મોક્ષ પ્રાપ્તિ ના પહોંચી શકાય તો મોક્ષ પ્રાપ્તિ જે કરવાનો વિષય છે આપણે જે યોગને માટે કે મોક્ષ જઈએ એ યોગ્ય એ આપણે ના પહોંચી શકાય. યોગને માટે તો ના પહોંચી શક્યા તો શું કે છે દેવન? આ મોક્ષ માટેનો યોગ જે છે આનો યોગ જ નથી કશું. મોક્ષ તો મોક્ષ એટલે શું કે તમે બંધાયા છો નાથી તાર કે અજ્ઞાન છે તેથી. સ્ટેશનનો રસ્તો જાણતા ના હોય ગોવિંદભાઈ તો તમે આખી રાત રસ્તો ફરફરી કર્યા કરો તો કે હવામાં સ્ટેશન આવે નહીં. અને રસ્તો કોઈને પૂછી લીધો હોય અગર કોઈ બમિયાને જોડે લીધો હોય તો તમે સ્ટેશન પર પહોંચી જાઓ. મોક્ષ એટલે શું? પોતાનું જે અજ્ઞાન છે એ છૂટી જવું એનું નામ મોક્ષ. અજ્ઞાનથી મુક્તિ થઈ મોક્ષ. શું અજ્ઞાન છે? પેલા હું ગોવિંદભાઈ છું, હું પ્રોફેસર છું, હું શાહ છું, હું 52 વર્ષનો છું, હું આ છોકરાનો ફાધર છું, આ ભાઈનો ધણી છું, આરો મામા છું, આરો કાકો છું, એવું કેટલા લફણો છે? ગુરુ ગમ્ય તો જોઈએ ને. ગુરુ વગર ગુરુ ગુરુ જ્ઞાન જ્યાં સુધી ગુરુપદ ના મળે, તમારા જેવા યોગ્ય ગુરુ ના મળે ત્યાં સુધી એ કોટીએ જઈ શકાય નહીં. તમારા જેવા આવે પણ ગુરુ આ કળિયુગમાં ફરવાના જ ના હોય. ગુરુ એટલે કળિયુગના ગુરુ એટલે ભારે કહેવાય. ભારે ગુરુનો અર્થ શું થાય? ભારે થાય. પ્રોફેસર પૂછ્યું ગુરુનો અર્થ ભારે અને ભારે એટલે એની ઉપર જે બેઠા તે ભારે એટલે અવશ્ય ડૂબે. તો કારણ કે પહેલાના ગુરુ હતા ને તે ગુરુ કિલ્લી રાખતા હતા જોડે. ચાવી શું રાખતા હતા? કિલ્લી, ગુરુ કિલ્લી. એટલે પોતાએ ભારે થતા ડૂબે નહીં અને બીજા લોકોને તારે. અત્યારે કિલ્લીઓ કોઈ પાસે છે નહીં એટલે ઉડતા ડૂબે છે. શું આ જોતા ને? અને અત્યારે તો ભાઈ ધર્મ માણસ હશે કે જાય છે, ધર્મ રસ્તે જડતો જ નથી ને. ત્યારે કોઈ ફરવા જ્ઞાની પુરુષ પાકે, એ જ્ઞાની પુરુષ પાકે ત્યારે આપણું કામ થાય. જ્ઞાની પુરુષ મોક્ષદાતા કહેવાય. શું કહેવાય? મોક્ષદાતા. મોક્ષનું દાન આપવાયેલો હોય એટલે મોક્ષનું દાન વેચે તો દાન વેચે તો આપણે લઈ લીધે એવું કહેવાય ગયો. એ મોક્ષદાતા કહેવાય. અહીં નહીં, અહીં જો મોક્ષ ના થાય તો ત્યાં તો મળવાનો ફસામણ પાર જ નથી. ગુરુ અને જ્ઞાની માં ફેર છે. ગુરુ ગુરુ તો ઠેઠથી એ તો સ્કૂલમાં જાય તો એ ગુરુ કહેવાય. શું કહેવાય? સ્કૂલમાં ગુરુ ના કહેવાય? સ્કૂલના માસ્ટર ને ગુરુ કહેવાય, બધે ગુરુ કહેવાય ને. ગુરુ તો કહેવાય, પણ જેને ગુરુ કર્યા હોય એની બધી સરસ જવાબદારી એને શી હોય છે? એવા ગુરુ મળે નઈ ને. કેમ ના મળે? અત્યારે કાળ વિચિત્ર છે. અત્યારે છે તે ગુરુ નો હાપે તો એક અવતાર એનો સીધો જાય એને. કારણ ગુરુ એવી વસ્તુ, ગુરુ ગમે ત્યાં ગોડા હોય પણ જો પોતાનામાં જરા એના ઉપર અભાવ ના થાય તો એનું બગડે નહીં. તમે સમજ ને? કારણ કે ગુરુ નો હાપ્યું એટલે ગુરુ ને આજ્ઞા પ્રમાણે ચાલ્યો તો પોતાને દુઃખ આવે નહીં. પણ તે પેલા એવા ગુરુ પોતાને આ તો પણ દાડામાં જ ભૂલ કાઢે. મારે તમે આવું કેમ કરો છો? એમ મારે નહીં ભૂલ કાઢું છું. ગુરુ ભૂલ કાઢે આ લોકો. એ ગુરુ ગુરુની કોઈ દિવસ ભૂલ ના કાઢી જોઈએ. હા, પણ તે કાઢ્યા કર્યા ને આ કળિયુગના લોકો. એ તો કાઢે જ, કળિયુગના કાઢે રહેતો ગતિ જાય. અત્યારે ગુરુ પરફેક્ટ હોય નહીં. અત્યારે ગુરુ ક્યાંથી લાવે અત્યારે પરફેક્ટ? આ ગુરુ તો કળિયુગના ગુરુ કેવા? કળિયુગના ગુરુ કેવા? કળિયુગના ગુરુ ને શું થાય દાદા? ભૂલ કાઢીએ તારે હે એટલે જ ગુરુ નહી કરતા ને. તેથી લોકો ગુરુ બુદ્ધિ વાળા બધું ગુરુ કરે ને. ઓછી બુદ્ધિ વાળા ગુરુ કરવા નહીં જાય. બુદ્ધિ વાળા ના કરે. બુદ્ધિ વાળા તો પેલો ભીમે કર્યું એવું કરે, મોટલું લાવે અને મોટલા પર રંગ કરી અને ઉપર લખે કે જય નેમી ના થાય. શું કહ્યું? નમો નેમી ના થાય. સમજે? નેમીનાથ ભગવાન નમસ્કાર કરું છે પર લખે. કારણ કે એ ગુરુ કરે નહીં આમ સીધી એને પોહાય નહીં બધી વાત. કારણ કે ગુરુમાં કોઈક દાડો પાછા ગુરુ ગુરુની ભૂલો દેખાયા કરે એટલે આપણે પોતા કંટાળો આવે. સમજો ને? અને જ્ઞાની પુરુષ હોય તો મોક્ષ રોકડો મળે. ધીસ ઇઝ ધ કેશ બેંક ઓફ ડિવાઇન સોલ્યુશન. શું છે? કેશ બેંક બધા નીકળી નથી. પેલું ચોપડી કે આગળ દાદા ભગવાન બધું એક જ છે, પણ તમારા ભગવાન પ્રગટ નથી થયેલા અને આ પ્રગટ થયેલું છે. એટલું જ છે ફેર. ખરે ખબર ને? તમારા પ્રગટ નહીં થયેલા, બાકી ભગવાનમાં કોઈ ફેર નથી. અને એવું નથી કે આ અંશ ભગવાન છે, સર્વાંશ બધું થઈ શકે એમ છે. બધું ચિંતન એમ થઈ શકે એમ છે. એ આ દ્રષ્ટિથી ગમ્ય નથી, પણ બીજી દ્રષ્ટિથી ગમ્ય છે. શું છે? દિવ્ય ચક્ષુથી. સમજો? આ દ્રષ્ટિ ગમ્ય નથી. ભગવાન ભગવાન એટલે ભગવાન જ છે. પોતાના ગુણધામ સાથે છે. અને ભાઈ આ લોકો તો શું કે છે, મારામાં તો અંશ ભગવાન છે. એટલે અંશ સર્વાંશ ના થાય કોઈ દાડે. એનું સ્વરૂપ જ છે આખું. સર્વાંશ સ્વરૂપ જ છે ભગવાનનું. એના ટુકડા થતા નથી. પણ અંશ ભગવાન કહે છે ને તે લોકો સમજણ નહીં. એમને અંશ પ્રકાશ મળે છે. શું મળે છે? એમનું આવરણ એટલું મોટું છે કે પ્રકાશ અંશ મળે છે. કોઈને બે અંશનું, કોઈને પાંચ અંશનું. એટલે લોકો ભગવાનના અંશ કહે છે. શું કહે છે? આપ સમજમાં આવે છે? એટલે એ પ્રકાશ અમે તોડી નાખીએ, આવરણ બધું તોડી નાખીએ. અમારો એક એક શબ્દ આવરણ ભેદી હોય. કેવો હોય? એક એક શબ્દ અમારો આવરણ ભેદી હોય, આવરણને તોડી નાખે. અમારા વચન બળ, આ વચનમાં બહુ જ બળ હોય. તે ભગવાન થાય ત્યારે ભગવાન પ્રાપ્ત થાય. હું લાઈટ માં તમને લાઈટ કરી આલું, તમારે સારું થઈ ગયું. અને અઘરામાં અઘરી ચીજ કઈ? તકે ધર્મ. કયું અઘરું? વધારે અઘરું અધર્મ. એનાથી ઓછું અઘરું ધર્મ. અને જેમાં કશું કશી મહેનત નહીં એનું મોક્ષ ફળ મળે. મોક્ષ નો કશી મહેનત જ ના હોય. મોક્ષ કેવો હોય? સહજ હોય, સુલભ હોય, તમે સમજ ને? પણ પ્રાપ્તિ દુર્લભ હોય. જ્ઞાની પુરુષ હોય નહીં તો હજી મોક્ષ મળે નહીં. લાખો અવતાર થાય, કરોડો અવતાર થાય, પણ જ્ઞાની પુરુષ ના હોય તો જ મળે નહીં. મુક્ત પુરુષ જોઈએ. મુક્ત પુરુષ જેના અહંકાર મમતાની એક એક એક એક રે ફરકી ના હોય, વાળ જેથી લાભ લેતા જ. એનો અર્થ એક તો ખરો ને, શું કહેવા છે? એનો અર્થ તો એવો ખરો ને કે જે મળ્યું છે, જેની સાથે સંસારમાં આપણે જોડાયા છે, અને જે મારો ભૂતકાળ છે, જે મારો વર્તમાન કાળ છે, જે મારો ભવિષ્ય કાળ છે, એ બધું નિમિત્ત છે, કર્મ નિમિત્ત છે, એવું જ માનવાનું રહ્યું. એ સોલેસથી જ આપણે મેળવવાની. તમે કર્મ ને આધીન કહો છો. કૃષ્ણ ભગવાન પ્રકૃતિ ના આધીન કે છે. શું કે છે? એક નો એક જ શબ્દ છે. આખું જગત પ્રકૃતિ ના આધીન, પ્રકૃતિ પ્રમાણે ચલાવી રહી છે લોકોને. આપ સમજમાં આવે છે ને? આ પ્રકૃતિ તમને ત્યાં આગળ પ્રોફેસર પણ કરાવે છે, અને તમે કહો છો કે મેં ભણાયા બધાને. તો એ ઇગોઇઝમ છે. શું છે? આ બધું પ્રકૃતિ કરાવે છે. જ્યાં સુધી પુરુષ થાય નહીં ત્યાં સુધી કશું વળે નહીં. ભટક ભટક કરવાનું પ્રકૃતિ જ્ઞાન હતા. પુરુષ થાય, અમે જયારે જ્ઞાન આપીએ ત્યારે પુરુષ થાય. પુરુષ ને પ્રકૃતિ બે જુદી પડી જાય ત્યારે પુરુષાર્થ શરૂ થાય. ત્યાં સુધી પુરુષાર્થ થઈ નથી. આ તમારો પુરુષાર્થ ને એ તો ભ્રાંતિ નો પુરુષાર્થ છે. કેવો છે? સાચો પુરુષાર્થ નહી. અહમ વગર માણસ જીવી શકે ખરો? અહમ વગર જીવી ના શકે. અહમ વગર જીવી શકે નઈ. અહમ તો કર્મ કરાવે તો પછી. અહમ તો કર્મ કરાવે. પણ અહમ બે પ્રકારનો હોય છે. એક નિર્જીવ અહમ હોય છે અને એક સજીવ અહમ હોય છે. જો નિર્જીવ અહંકાર થી આ બધા જીવી રહ્યા છે. સમજ પડે ને? નિર્જીવ અહંકાર થી, જે અહંકાર માંથી જીવ ખેંચી લીધો છે. જીવનું જે મિક્સર થયેલું તે મિક્સર ખેંચી લીધું છે. નિર્જીવ અહંકાર રહ્યો, એનાથી ડિસ્ચાર્જ એમનો કર્મ ચાલ્યા કરે. અને તમારો અહંકાર તો સજીવ છે. કેવો છે? પછી કરો છો તે થોડી વખત પેલું હોય તો આનંદ ની કિંમત થાય. આખો દાડો ચા પી જાણી હોય તો તારી કિંમત આવે. તમારો આનંદ રહેતો નથી? બિલકુલ નહી રહેતો. શું રહે છે? સંસારિક વાસનાઓ ને બધું રહ્યા કરે. હા, ભાઈ ને રહે છે ને આનંદ નથી રહેતો? પેલા ભાઈ ને રહે છે નહી? તમને નહી? તમે એકલા જ આવ્યા નથી? ભક્તિ એ બધા પકડી રાખવું. ના, એટલે બીજું આમ પકડી રાખી બીજે ફરવા બહુ ફરવાય ના જવું. ગાડી એ બંને પેસેન્જર ઉતરી જાય બધા. ગોવિંદ અને પાછું માય ને ચર્ચા એક હોય બે ના હોય ને બધા. આપડે પુરુષાર્થ કર્યા કરવાનું, જો એ કરતા હોય તો આપડે હોય જવાનું નિરાતે, અને જો એ કરતા નથી તો આપડે કર્યા કરવાનું. આપડે તમે કે તમારે કરવું કરવું નહીં પડતું, કશું પુરુષાર્થ તો કરવો જ પડે. ત્યાર પછી એમને શું કામ છે એમને ઘેર રહે વગર તમને બોલાવીને દેવું ચડાવવું, નકામી ફી બધા કરવી, કશું બોલાવીને ફી આલ્યા કરવાની. આપડે એમ માની છે ને કે એની કૃપા ના હોય તો આપડો પુરુષાર્થ કઈ નકામો જાય. આ કૃપા એટલે ના સંભાળવાની જરૂર, આપડે સંભાળવાની જરૂર. બાકી એ કરે છે એવું માનીએ એ તો ખોટું છે ને. એ કે હું કરતો નહીં, મારા પાસે આરોપ કરી કરે લોકો. છોકરો મારી ના નાખું તો એ લોકો છોકરો મારી નાખે ભગવાન કે નાખે લોકો. કે કમાયો હતા કે શું કમાયો ને ખોટ ગઈ ત્યારે ભગવાન ગાડી કે એવું બધું બોલે. કોમ્પ્યુટર પાસે, મોટા કોમ્પ્યુટર પાસે, ત્યાંથી પછી આ બધો હિસાબ બધો થઈને સર્જન થાય છે. કુદરત કુદરત વચ્ચે પડે છે, સાયન્ટિફિક સરકમ એવિડન્સ, અને પછી આ બધું થાય છે. અને ભગવાન તો ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર, વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ. તારીખ 21/3/1979 રાવજીભાઈ ને ત્યાં વડોદરા. બાહુભાઈ પૂછે છે કે આ કવિ કે છે ને પરકાયા પ્રવેશ પાંચનું પૂર્વ અહિયાં તો પ્રત્યેક દાદા કવિ કલમે એ ના સમજે, જરા સમજણ પાડો. નીચેના વાક્ય ખુલાસો કરે છે કે અત્યારે દેખી કે છે નવની તો કે છે તે ના બોતે ઉડતું તું ગાયક ને તેતે એક અમારો અક્ષર કોઈ ખબર તો બાપો આ દાદા એ પ્રવેશ કર્યો એનો પોતાનો અનુભવ કે છે. ભૂપેન્દ્રભાઈ પૂછે છે કે ભૂપેન્દ્રભાઈ પૂછે છે દેવલોકો માં જ્ઞાની હોય, દેવલોક માં જ્ઞાની હોય, દેવલોકો દેવલોક માં જ્ઞાની હોય, દેવલોક માં જ્ઞાની, દેવલોકો માં જ્ઞાની હોય. જ્ઞાની અજ્ઞાની ની વાત જ છે. જ્ઞાની હોય તો સત્સંગ હોય ને. બધા જ્ઞાનીઓ તો જવાના, પણ તો દેવલોક માં થયેલો સત્સંગ વસંગ ના હોય, બસ ભોગવે બસ. તારીખ 22/3/1979 રાવજીભાઈ ને ત્યાં વડોદરા. 22/3/1979 રાવજીભાઈ ને ત્યાં અલકાપુરી સાંજે. તારીખ 23/3/1979 રાવજીભાઈ ને ત્યાં વડોદરા સાંજે. આપડે તો આત્મા જાણવાની જરૂર છે. આ બધું આ બરકત હોય વગર આ બધું ભૂલવું થઈ બધા બધા કોઈ બરકત હોય માં નહીં, ના એકાદ લાઈન માં હોય ઘટમાં. પછી મોટા માણસો બોલે એ વાત નથી, મોટા માણસો કોઈ વરદાન ના થાય. મોટા માણસ થાય ને દેવાના એનું કોઈ વરદાન જ નહીં ના કેવો. પણ આપડે તો આગળ બઉ વધવાનું, જયારે વધવાનું ત્યારે પૂરેપૂરું થઈ જવું. મૌન જેટલું મૌન ભગે છે એટલી બુદ્ધિ તે કારણે ઉડી. કરું તો ક્યારનું ફર્સ્ટ ક્લાસ થઈ ગયું હોય શું કહ્યું. પણ આ જરાક ડખો કરે હું કઈ છું હું કઈ છું તો ઊંડું રહી ગયું નહીં. તે કાઢવા ફરું પણ નથી નીકળતું. જ્ઞાન પ્રગટ થાય નીકળી નીકળે હું કારણ સેવા બહુ કરે છે. અત્યારે સેવા બોલતા જાય ને બોલ કરતા જાય બોલવાનું તો જાણે કે મારા બોલ નથી છોડી દે છે. પડી રહ્યા પડે ઈરાદો હોત એનું કોઈ જરૂર નહીં, કોઈ જાતનું રહે નહીં. પણ જો કદી આ તો આ જ્ઞાન દીપી નીકળે, તમારું બેમાં દીપી નીકળે, પણ બીજું નહીં. હા પણ એનું ઉકેલ આવે ને, અરે હું ને શું કરું છું, હું તો કાઢવાનો છે.